श्री पद्म पुराण सृष्टि खंड अध्याय 26। श्री राम द्वारा शंबुक नो वध अने मरी गेला ब्राह्मण बाळक ने जीवन नी प्राप्ति। पुलत्स्य जी कहे छे, राजन, पूर्व काल में स्वयं भगवाने जारे रघुवंश में अवतार लीधो हतो त्यारे त्यां तेओ श्रीराम नामे विख्यात थया। त्यारे तेमणे लंका में जईने रावण ने मार्यो અને દેવતાઓનું કાર્ય કર્યું હતું। ત્યાર પછી જ્યારે તેઓ વનમાંથી આવીને અયોધ્યાના રાજ્ય સિંહાસન પર સ્થિત થયા તે સમયે તેમના દરબારમાં અગસ્ત્ય વગેરે ઘણા મહાત્મા ઋષિઓ આવ્યા। મહર્ષિ અગસ્ત્યજીની આજ્ઞાથી દ્વારપાલે તરત જઈને મહારાજને ઋષિઓના આગમનની સૂચના આપી। સૂર્ય જેવા તેજસ્વી મહર્ષિઓને દ્વાર પર આવેલા જાણીને શ્રી રામચંદ્રજીએ દ્વારપાલને કહ્યું, તમે તરત એમને અંદર લઈ આવો। શ્રીરામની આજ્ઞાથી દ્વારપાલે તે મુનિઓને સુખપૂર્વક મહેલની અંદર પહોંચાડી દીધા। તેમને આવેલા જોઈને રઘુનાથજી હાથ જોડીને ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં પ્રણામ કરીને તેમણે તે બધાને આસન પર બેસાડ્યા। ત્યાર પછી પુરોહિત વશિષ્ઠજીએ પાદ્ય અર્ધ્ય અને આચમનીય નિવેદન કરીને તેમનો આતિથ્ય સત્કાર કર્યો। ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ જ્યારે તેમને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે તે વેદવેતા મહર્ષિ એટલે કે મહર્ષિ અગસ્ત્યને આગળ કરીને આ પ્રમાણે બોલ્યા, હે મહાબાવ, તમારી કૃપાથી સર્વત્ર કુશળ છે। હે રઘુનંદન, બહુ આનંદની વાત છે કે શત્રુદળનો સંહાર કરીને આવેલા તમને અમે લોકો સકુશળ જોઈ રહ્યા છીએ। કુલઘાતી પાપી અને દુરાત્મા રાવણ તમારા પત્નીને હરી ગયો હતો, તે તેમના તેજથી જ માર્યો ગયો, તમે તેને યુદ્ધમાં મારી નાખ્યો। હે રઘુસિંહ, તમે જેવું કર્મ કર્યું છે તેવું કર્મ કરનારા સંસારમાં બીજું કોઈ નથી। હે રાજેન્દ્ર, અમે બધા લોકો તમારી સાથે વાર્તાલાપ કરવા આવ્યા છીએ। આ સમયે તમારા દર્શન કરીને અમે પવિત્ર થઈ ગયા। તમારા દર્શનથી અમે આજે વાસ્તવમાં તપસ્વી થયા છીએ। તમે સર્વ સાથે શત્રુતા રાખનાર રાવણનો વધ કરીને અમારા આંસુ લૂછ્યા છે અને બધાને અભયદાન આપ્યું છે। હે કાકુત્સ્થ, તમારા પરાક્રમની કોઈ સીમા નથી। અમે તમારા દર્શન અને તમારી સાથે વાર્તાલાપ કરી લીધો, હવે અમે લોકો પોતપોતાના આશ્રમો પર જઈશું। હે રઘુનંદન, તમે કોકવાર અમારા આશ્રમ પર પણ પધારજો। પુલત્સ્યજી કહે છે, હે ભીષ્મ, આમ કહીને તે મુનિ તે જ સમયે અંતર ધ્યાન થઈ ગયા। તેમના ચાલ્યા ગયા પછી ધર્માત્માઓમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીએ વિચાર્યું, અહો, મુનિ અગસ્ત્ય મારી સામે આજે પ્રસ્તાવ રાખ્યો છે કે રઘુનંદન, ફરી કદી મારા આશ્રમ પર પણ આવજો ત્યારે મારે અવશ્ય મહર્ષિ અગસ્ત્યજીના આશ્રમ પર જવું જોઈએ અને દેવતાઓની કોઈ ગુપ્ત વાત હોય તો તે સાંભળવી જોઈએ, અથવા તેઓ જો કોઈ બીજું કામ બતાવે તો તે પણ કરવું જોઈએ। એવો વિચાર કરીને મહાત્મા રઘુનાથજી પુનઃ રાજ્ય કાર્યમાં પરોવાઈ ગયા। એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ જે તે જ પ્રાંતનો નિવાસી હતો પોતાના મૃત્યુ પામેલા પુત્રને લઈને રાજદ્વાર પર આવ્યો અને આ પ્રમાણે કહેવા લાગ્યો, બેટા, મેં પૂર્વજન્મમાં એવું ક્યું પાપ કર્યું છે જેથી તે એકના એક પુત્રને આજે હું મૃત્યુના મુખમાં પડેલો જોઈ રહ્યો છું। ખરેખર આ મહારાજ શ્રીરામનો જ દોષ છે જેના કારણે તારું મૃત્યુ આટલું જલ્દી થયું છે। રઘુનંદન, હવે હું પણ પત્ની સહિત પ્રાણ ત્યાગી દઈશ, પછી તમને બાળ હત્યા, બ્રહ્મ હત્યા અને સ્ત્રી હત્યા ત્રણ પાપ લાગશે। રઘુનાથજીએ તે બ્રાહ્મણની દુઃખ શોકભરી બધી વાત સાંભળી પછી તેને છાનો રાખીને મહર્ષિ વશિષ્ઠજીને પૂછ્યું, ગુરુદેવ, આવી અવસ્થામાં આવા સમયે મારે શું કરવું જોઈએ? આ બ્રાહ્મણની વાત સાંભળીને કઈ રીતે મારા દોષનું નિવારણ એટલે કે માર્જન કરવું, કઈ રીતે આ બાળકને જીવનદાન આપવું? એટલામાં જ દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા। તેમણે વશિષ્ઠની સામે ઊભા રહીને મહારાજ શ્રીરામને કહ્યું, રઘુનંદન, આ બાળકનું જે રીતે અકાળ મૃત્યુ થયું છે તેનું કારણ જણાવું છું, સાંભળો। પહેલા સતયુગમાં બધી બાજુ બ્રાહ્મણો જ મુખ્ય હતા, કોઈ બ્રાહ્મણેતર પુરુષ તેજસ્વી થતો ન હતો. તે સમયે બધા અકાળ મૃત્યુથી રહિત અને ચિરંજીવી થતા હતા. પછી ત્રેતાયુગ આવ્યા પછી બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેની પ્રધાનતા થાય છે, બંને તપ કરે છે, દ્વાપરમાં વૈશ્યોમાં પણ તપસ્યાનો પ્રચાર થઈ જાય છે. આ ત્રણેય યુગના ધર્મની વિશેષતા છે. આ ત્રણેય યુગમાં શુદ્ર જાતિનો મનુષ્ય તપસ્યા કરી શકતો નથી, માત્ર કળિયુગમાં શુદ્ર જાતિનો પણ તપસ્યાનો અધિકારી હશે. રાજન, આ સમયે તમારા રાજ્યની સીમા પર એક ખોટી બુદ્ધિવાળો શુદ્ર તપસ્યા કરી રહ્યો છે. તેના શાસ્ત્ર વિરુદ્ધ આચરણના પ્રભાવથી આ બાળકનું મૃત્યુ થયું છે. રાજાના રાજ્ય કે નગરમાં જે કોઈ પણ અધર્મ અથવા અનુચિત કર્મ કરે છે તેના પાપનો ચતુર્થાંશ રાજાના ભાગમાં આવે છે. તેથી હે પુરુષ શ્રેષ્ઠ, તમે પોતાના રાજ્યમાં ફરો અને જ્યાં પણ પાપ થતું દેખાય તેને રોકવાનો પ્રયત્ન કરો. આવું કરવાથી તમારા ધર્મ બળ અને આયુની વૃદ્ધિ થશે, સાથે સાથે આ બાળક પણ જીવતો થઈ જશે. નારદજીના કથનથી શ્રી રઘુનાથજીને બહુ આશ્ચર્ય થયું. તેમણે અત્યંત હર્ષપૂર્વક લક્ષ્મણને કહ્યું, સૌમ્ય, જઈને તે શ્રેષ્ઠ બ્રાહ્મણને સાંત્વના આપો અને તે બાળકના શરીરને તેલથી ભરેલી નાવમાં મુકાવી દો. જે પણ રીતે તે નિરપરાધ બાળકના શરીરની રક્ષા થઈ શકે તે ઉપાય કરવો જોઈએ. ઉત્તમ લક્ષણોથી યુક્ત સુમિત્રા કુમાર લક્ષ્મણને આ પ્રમાણે આદેશ આપીને ભગવાન શ્રીરામે પુષ્પક વિમાનનું સ્મરણ કર્યું. રઘુનાથજીનો અભિપ્રાય જાણીને ઈચ્છા અનુસાર ચાલનારું તે સ્વર્ણભૂષિત વિમાન એક મુહૂર્તમાં જ તેમની પાસે આવી પહોંચ્યું અને હાથ જોડીને બોલ્યું, મહારાજ, તમારો આજ્ઞાકારી આ દાસ સેવામાં ઉપસ્થિત છે. પુષ્પકની સુંદર ઉક્તિ સાંભળીને મહારાજ શ્રીરામ મહર્ષિ વશિષ્ઠજીને પ્રણામ કરીને વિમાન પર આરૂઢ થયા તથા લક્ષ્મણ અને ભરતને નગરનો ભાર સોંપીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા. દંડકારણ્ય પાસે પહોંચ્યા પછી એક પર્વતના દક્ષિણ કિનારે બહુ મોટું તળાવ દેખાયું. રઘુનાથજીએ જોયું કે સરોવરના તટ પર એક તપસ્વી નીચું મોઢું કરીને લટકી રહ્યો છે અને કઠોર તપસ્યા કરી રહ્યો છે. ભગવાન શ્રીરામ તે તપસ્વી પાસે જઈને બોલ્યા, તાપસ, હું દશરથ પુત્ર રામ છું અને કુતૂહલવશ તમને એક પ્રશ્ન પૂછું છું. હું એ જાણવા ઈચ્છું છું કે તમે શેના માટે તપસ્યા કરો છો? સાચું કહો, તમે બ્રાહ્મણ છો કે ક્ષત્રિય, ત્રીજા વર્ણના વૈશ્ય છો કે શુદ્ર? તપસ્યા સત્ય સ્વરૂપ અને નિત્ય છે. તેનો ઉદ્દેશ્ય છે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકની પ્રાપ્તિ. તપ સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનું હોય છે. બ્રહ્માજીએ જગતના ઉપકાર માટે તપસ્યાની રચના કરી છે, તેથી પરોપકારના ઉદ્દેશ્યથી કરવામાં આવેલું તપ સાત્વિક હોય છે. ક્ષત્રિયો ચિત્ત તેજ પરાક્રમની પ્રાપ્તિ માટે કરવામાં આવેલું કઠોર તપ રાજસ કહેવાય છે, તથા જે બીજાઓનો નાશ અહિત કરવા માટે પોતાના શરીરને અસ્વાભાવિક રૂપે કષ્ટ આપીને તપસ્યા કરવામાં આવે છે તે તામસ કહેવાય છે. તમારો ભાવ આસુર એટલે કે તામસ જણાય છે, તથા મને એવું લાગે છે કે તમે દ્વિજ નથી. અનાયાસે જ મહાન કર્મ કરનારા શ્રી રઘુનાથજીના ઉપરોક્ત વચન સાંભળીને નીચે માથું કરીને લટકી રહેલો શુદ્ર તે જ અવસ્થામાં બોલ્યો, ધ્રુપશ્રેષ્ઠ, તમારું સ્વાગત છે. રઘુનંદન, ચિરકાળ પછી મને તમારા દર્શન થયા છે. હું તમારા પુત્ર જેવો છું, તમે મારા માટે પિતા તુલ્ય છો, કેમ કે રાજા તો બધાના પિતા હોય છે. મહારાજ, તમે મારા પૂજનીય છો, હું તમારા રાજ્યમાં તપસ્યા કરું છું, તેમાં તમારો પણ ભાગ છે. વિધાતાએ પહેલેથી જ એવી વ્યવસ્થા કરી દીધી છે. રાજન, તમે ધન્ય છો જેમના રાજ્યમાં તપસ્વીઓ આ પ્રમાણે સિદ્ધિની ઈચ્છા રાખે છે. હું શુદ્ર છું અને કઠોર તપ કરી રહ્યો છું. પૃથ્વીનાથ, હું અસત્ય નથી બોલતો, કેમ કે મારી દેવલોક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. કાકુત્સ્થ, મારું નામ શંબુક છે. તે આ પ્રમાણે વાતો કરી જ રહ્યો હતો ત્યારે શ્રી રઘુનાથજીએ તેને પોતાના વર્ણાશ્રમ ધર્મ અનુસાર કર્મ કરવાની, દ્વિજાતિઓના કર્મ ન કરવાની સલાહ આપી અને કહ્યું કે તમે તમારા કર્તવ્ય કર્મ દ્વારા જ સિદ્ધિને પ્રાપ્ત થઈ શકશો। શ્રીરામની આજ્ઞાથી આ શુદ્રે અનધિકૃત તપ છોડી દીધું। આટલા નાના સરખા પરધર્મના દોષથી રાજ્યમાં સમાજમાં જે દોષ આવે છે તે જો રાજા ન નિવારી શકે તો તે દોષનો અધિકારી બને છે, અને સમાજમાં અનિચ્છિત બનાવો બને તો લોકો રાજાને દૂષિત ગણે છે। શ્રીરામે પરધર્મના માર્ગે ભટકી જનારા શુદ્રને રોકીને જે દોષનું નિવારણ કર્યું કે તરત પેલો બ્રાહ્મણનો બાળક જીવતો થઈ ગયો। રામ રાજ્યમાં રતિ જેટલો પણ દોષ આચરવામાં આવતો ન હતો। અધ્યાય 26 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।